वाल्मीकि रामायण किष्किंधा कांड नवमो सर्ग। सुग्रीवे श्री रामचंद्र जी ने वाली साथे पोताना वेर थवानु कारण जणावू। रघुनंदन, वाली मारा मोटा भाई छे, एमनामां शत्रुओनो संहार करवानी शक्ति छे। मारा पिता वृक्षरजा एमने बहु मानता हता। वेर थता पहेला मारा मनमां पण एमना प्रत्ये आदर भाव हतो। पिताना मृत्यु पछी मंत्रीओ एमने ज्येष्ठ होवाथी वानरोना राजा बनाव्या। ए बधाना घणा प्रिय हता, तेथी किष्किंधाना राज्य पर बेसी एमने अभिषिक्त करवामां आव्या हता। तेओ पितामहोना विशाळ राज्यनुं शासन करवा लाग्या अने हुं हमेशा विनित भावे दासनी जेम एमनी सेवा करतो हतो। તે દિવસોમાં માયાવી નામનો એક તેજસ્વી દાનવ રહેતો હતો, જે મય દાનવનો પુત્ર અને દુદુંભીનો મોટો ભાઈ હતો। એની સાથે સ્ત્રીના કારણે વાલીને ભારે શત્રુતા થઈ ગઈ। એક દિવસે અડધી રાતના સમયે જ્યારે બધા સૂઈ ગયા હતા, માયાવી કિષ્કિંધાના દ્વાર પર આવ્યો અને ક્રોધપૂર્વક ગર્જના કરતો કરતો વાલીને યુદ્ધ માટે લલકારવા લાગ્યો। તે સમયે મારા ભાઈ સૂઈ ગયા હતા। દાનવનો ભેરવનાદ સાંભળીને એ જાગી ગયા। તેઓએ દાનવનો પડકાર સહી ન શક્યા, તેથી તરત જ ઘરમાંથી વેગપૂર્વક નીકળ્યા। જ્યારે તેઓ ક્રોધપૂર્વક એ શ્રેષ્ઠ અસુરને મારવા માટે નીકળ્યા, ત્યારે મેં અને અંતઃપુરની સ્ત્રીઓએ એમના પગ પકડીને એમને જતા રોક્યા। પરંતુ મહાબલી વાલી અમને બધાને આઘા કરીને નીકળી પડ્યા, ત્યારે હું પણ સ્નેહવશ વાલીની સાથે બહાર નીકળ્યો। એ અસુરે મારા ભાઈને જોયા તથા થોડે દૂર ઊભેલા મારા પર પણ એની દ્રષ્ટિ પડી, ત્યારે ભયથી ધ્રુજી ઉઠ્યો અને ત્યાંથી ઘણા જોરથી ભાગ્યો। એના ભયભીત થઈને ભાગી જવાથી અમે બંને ભાઈઓએ ઘણી ઝડપથી એનો પીછો કર્યો। એ સમયે ઉગેલા ચંદ્રમાએ અમારા માર્ગને પણ પ્રકાશિત કરી દીધો હતો। આગળ જતા ધરતીમાં એક મોટી બોળ હતી, જે ઘાસ પાંદડાથી ઢકાયેલી હતી। એમાં પ્રવેશ કરવો બહુ મુશ્કેલ હતો। એ અસુર અત્યંત વેગપૂર્વક એમાં ઘૂસી ગયો। ત્યાં જઈને અમે બંને ઊભા રહી ગયા। શત્રુને બોળમાં ઘૂસેલો જોઈને વાલીના ક્રોધની સીમા ન રહી। એમની બધી ઇન્દ્રિયો શુદ્ધ થઈ ઉઠી અને એમણે મને આમ કહ્યું, સુગ્રીવ, જ્યાં સુધી આ બોર્ડમાં જઈને યુદ્ધમાં શત્રુને હું મારું, ત્યાં સુધી તમે આજે બોર્ડના દરવાજા પર સાવધ રહીને ઊભા રહો। આ વાત સાંભળીને મેં શત્રુઓને સંતાપ આપનારા વાલીને પ્રાર્થના કરી કે મને પણ સાથે લઈ જાઓ, પરંતુ તેઓ એમના ચરણોના સોગંદ આપીને એકલા જ બોર્ડમાં ગયા। બોર્ડની અંદર ગયે એમને એક વર્ષથી વધુ સમય વીતી ગયો અને બોર્ડના દરવાજા પાસે ઊભા ઊભા મારો પણ એટલો જ સમય વીતી ગયો। જ્યારે આટલા દિવસ સુધી ભાઈ દેખાયા નહીં, ત્યારે મેં માન્યું કે મારા ભાઈ આ બોર્ડમાં જ ક્યાંક ખોવાઈ ગયા। ત્યારે ભાઈ પ્રત્યેના પ્રેમને લીધે હું બહુ વ્યાકુળ થઈ ગયો। મને એવી શંકા થઈ કે તેઓ નષ્ટ થઈ ગયા હશે। ત્યાર પછી લાંબા સમય બાદ એ બોર્ડમાંથી એકાએક ફીણ સાથેના લોહીની ધારા નીકળી। એ જોઈને હું બહુ દુઃખી થઈ ગયો। એટલામાં જ ગર્જના કરતા અસુરોનો અવાજ મારા કાને પડ્યો। યુદ્ધ કરી રહેલા મારા મોટા ભાઈ પણ ગર્જના કરતા હતા, પરંતુ એમનો અવાજ મને સંભળાયો નહીં। આ બધા ચિહ્નો જોઈને બુદ્ધિથી વિચાર કરતા હું એવા નિર્ણય પર આવ્યો કે મારા મોટા ભાઈ હણાઈ ગયા, એટલે મેં બોર્ડના મુખ પર પર્વત જેવડી એક મોટી પથ્થરની શિલા મૂકી દીધી અને એને બંધ કરીને ભાઈને જલાંજલિ આપીને શોકાકુલ થયેલો હું કિષ્કિંધાપુરીમાં પાછો આવ્યો। સખા, જોકે હું આ યથાર્થ ઘટનાને છુપાવી રહ્યો હતો, છતાં મંત્રીઓએ યત્નપૂર્વક બધી વાત સાંભળી લીધી। ત્યારે બધાએ મળીને મને રાજ્ય પર અભિષિક્ત કરી દીધો। રઘુનંદન, હું ન્યાયપૂર્વક રાજ્યનું સંચાલન કરવા લાગ્યો એ જ સમયે પોતાના શત્રુ પેલા દાનવને મારીને વાનરરાજ વાલી ઘરે આવ્યા. આવીને મને રાજગાદી પર અભિષેક થયેલો જોઈને એમને આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. મારા મંત્રીઓએ એમને બંદી બનાવી દીધા અને એમને કઠોર શબ્દો કહ્યા. રઘુવીર, જો કે હું પોતે પણ એ પાપીને બંદી બનાવવા સમર્થ હતો, તેમ છતાં ભાઈ પ્રત્યે ગુરુભાવ હોવાથી મારી બુદ્ધિમાં એવો વિચાર ન આવ્યો. આ રીતે શત્રુનો વધ કરીને મારા ભાઈ એ સમયે નગરમાં આવ્યા ત્યારે એમનું સન્માન કરીને મેં યથોચિત રૂપે એમના ચરણોમાં માથું ટેકવ્યું, તો પણ એમણે પ્રસન્ન થઈ મને આશીર્વાદ ન આપ્યા. પ્રભુ, મેં ભાઈને આગળ નમીને મારા માથાના મુગટથી એમના બંને ચરણોનો સ્પર્શ કર્યો, છતાં ક્રોધને કારણે વાલી મારા પર પ્રસન્ન ન થયા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 9મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.